ભી રાજા વાત પેડીઓ વધી તમે દાદા ભગવાન કાકા ભગવાન કરે શોક એક તો પોતાની આ સમજણ નું પરિણામ છે. શું છે પેલા જોઈ જઈને કરવું પડતો હતો, નહીં તો લોકો કે છે પથ્થર જયા રહેતી નથી એવું બોલે. હવે એવું તેવું બોલેવા નથી લોકો, હવે લોકો લાયા થઈ ગયા. લોકો લોકો ડાયા ખાય જ ને, કારણ કે આજુબાજુ વાળા છૂટ મળી જાય ને. છોકરાઓ તે કોઈ $50 કઈ $100 લઈને કે છે, તમે દાદાજી અમારે પૈસા મંદિર બંધાવવાનું છે કૃષ્ણ ભગવાન ને એ બધું, એમાં કશે અમારે પૈસા રાખજો. અમારે લેવાય નઈ, છોકરા ના પૈસા લેવાય નઈ, તમારે કઈ વાપરવા કરવા એને માટે પૈસા અમારે જ લેવાય. એટલે એમના ફાધર ની સિફારસ લઈને આવ્યો. એમના ફાધરે કહે કે લઈ દેજો, એમની ભાવનાઓ છે બહુ. તમે લઈએ જાતે કમાઈ ને ત્યાં ગયા, એક કલાકના $3-4 આપે. તમે અહી સેવા કરીને પછી લો, પછી લઈએ અમે સેવા કરો છોડીએ. એટલે છોડીએ પગ ડબા મારી, એટલે મેં બૂમ પાડી. એટલે શું કર્યું શું કર્યું શું કર્યું એટલે છોકરી ભર કહી, છોકરી નખ મોટા મોટા હતા. શું કર્યું શું કર્યું લાગેલો નઈ નખ, તો મારે કાપી નખા કાપી નંગ છોડી કે છે એટલે કાપી લઈ લઈ લઈ ચપ્પુ લાવ એટલે છોડી કે છે. મેં કઈ વરદાન કાપી નાખજે આ નખ માં, હું આવતે ફરે આવું નઈ તો મારે વાગે ને એવું કરજે. ના તમે કહો તાર કાપી નાખો, આજને આજ કાપી નાખું. સમજણભાઈ છોડી દે, બધા સમજણ પાડી દે ને, અને માથે આશીર્વાદ આપ્યો છોડી દે. આપડે આર્ય પુરુષ ના માણસ, આપડે કોણ, આપણા સંસ્કાર કોણ, આપણી જાત કોણ. એટલે એમને બહુ આનંદ થઈ ગયો છોકરાનો. એ લોકો ને અંગ્રેજી ગુજરાતી ભણવું પડે ને, એટલે હું ગુજરાતી બોલું, અંગ્રેજી મને ફાવે નહીં. આ થોડું નિર્બળ સમજણ પડી, હાલ બીજું કોઈ સમજણ પડી મારે રાગે પાડી દે. હું જો વધારે અંગ્રેજી ભણ્યો તો બહુ છોકરા ડાયો કર્યા, પણ એને પુણે એસી કાચી લોકો મને ના આવડ્યું, મને આવડ્યું નહીં. એનું કારણ છે લોકોની કુંડલી કાઢી તાર ને, બધું આવડ્યું છે. અંગ્રેજી ના આવડ્યું બાપ દીકરા બે જોડે બે મજા કરે એ પૂછ્યું. મારે બીજું કઈ જોયું તું એ કે દાદા શું તમને આપું, બાર બહાર કશું જોયું, મારી ભાઈ મારે કશું જોયું છે, જરૂરિયાત નથી દુનિયામાં કોઈ ચીજ. નીચે અંબાજી માતાજી ડેરા જુદું છે, જુદા ડેરા છે તઈ, પણ શેના માટે છે આ તાળી ભેગા થયા? નિષ્પક્ષપાતી જીવન એટલે કોઈ મતમાં ના પડે, મતા મતમાં રહેવાનું મળવાતું નથી, મતાર થી થવામાં વધો છે. શેમાં વધો છે? તમે શું સમજ્યા? તમે શું કહ્યું? જુદા જુદા હોય ને એમાં મત ના પડે ને, એટલે મતાર થી નહીં થઈ જવો. મત તમારો છે, જે તમારો ચાંદે છે તે ખરું છે, અને કોઈને ખોટું થવા માટે મતાર થી ના ખાવ. કોઈને ખોટું થાય તો એવો કઈ કાયદો ના હોય છે ને? ના, તમે તમારા મતમાં રહીને કામ કર્યા કરો, અને બીજા મતમાં હોય તો દર્શન કરો. શું કરો? વાંધો છે આપણને. એટલે આ મતાર તોડવા માટે આ બાજુ શિવનું જબરદસ્ત દેરાસર, આ બાજુ કૃષ્ણ ભગવાન વચ્ચે છે તે શ્રીમંત સ્વામી દેરાસર, પહેલે દેરાસર શિખર બંધી પાછા, અને તદ્દન આરસ નો તદ્દન આખું નિર્જ્ઞાન પર નીચે થી ઠેર. ક્યાં ગમે? મારે તો કશું વાંધું જ નથી, હજુ તો વાર છે ને. થઈ ગયો ભાઈ, મારે કશું વાંધું નથી. પણ આ સંકેત હતો, સંકેત કે જો હિન્દુસ્તાન નું કલ્યાણ કરવું તો આ સિવાય બીજો રસ્તો નથી. એક ફરો દર્શન હે, કારણ કે લોકો હું ના મતમાં બેઠેલા છે ને, એટલે મતનો મતની જંજાળ લઈને બેસવાનું મન ના થાય આપણને. મતની જંજાળ છે ને એનું વાતાવરણ હોય, એટલે બેસવા આપણું મન કબૂલ કરે નહીં. આ મતની જંજાળ વગરનું છે ને એ બધે દર્શન કરશે. આ જૈનો છે ત્યાં કૃષ્ણ ભગવાન દર્શન કરશે, શિવ નો દર્શન કરશે, આ છે તે વૈષ્ણવ આ બધા દર્શન કરશે. જો હલકા થાય છે, તમે તમારો ધર્મ પાડો, તમારો ધર્મ ઘણો વાંધો નથી, પણ આ બધા દર્શન કરવામાં શું વાંધો? છેવટે તો એક જ ભગવાન નો માર્ગ જ છે ને બધો, એક જ. ધર્મો બધા સાચા છે, સરખા નથી. શું છે? એક સ્કૂલમાં છોકરા હોય એક સ્ટેન્ડર્ડમાં, તે ત્રીસ બત્રીસ હોય તો બધા સાચા છે, બધા ભણવા માટે સ્ટેન્ડર્ડમાં લાયક છે, પણ સરખા હોય ખરા, ભાઈ પહેલા નંબર વાર હોય બીજા નંબર ના હોય, એવી રીતે છે. આ બધું તને ગમ્યું છે? દાદાજી આવ્યા છે, ગમ્યું? હા દાદા, બહુ આભાર તેથી આપડા લોકો કહી છે વ્યવસ્થિત છે, જે આવે એ જ કરે, વધારે ઈચ્છા ના કરવાની, જે આવે એ કરે, પ્રયત્ન કરે જાવ. શું કહે છે? સંપ સારો છે, સંપ સારો કે છે. આવો સંપ અમે દુનિયામાં જોઈએ, આવી શકે નહી આ સંપ. લગામ મારી પણ છે, ઘરમાં પૈસા વાપરે કરે બધું, તો લગામ મારી પણ નથી. આપડી પાસે દાદા આવી ગયા પછી બહુ શાંતિ થઈ ગઈ. વધારવાની ઈચ્છા વાળા હોય ઘર દુનિયા હોય છે, હોય છે ને, બહુ મોટા બહુ મોટા વેપાર છે. નિરંતર આજ્ઞા બોલવાના દાદા નિરંતર આજ્ઞા. એક ક્ષણ પણ આવી બોલો હવે, પછી જવાબદારી એમની કરી બિલકુલ નહીં, જવાબદારી મારી વાંધો આવે જોખમદારી માં જોખમદારી આજ્ઞા બરાબર. પહેલું પહેલું હોય દાદા આપણા મનમાં રીત ચડે, આપણો હિસાબ હોય રીત ચડાવે છે, આપણો હિસાબ હોય તો રીત ચડાવે છે ને, જિંદગી સારી જાય, સફળ આનંદ પૂર્વક જિંદગી જાય, સમજે ને, જિંદગી માં કંટાળો ના આવે એવું જોઈએ કે નથી જોઈએ. અત્યાર સુધી પોરણ હતા ને દાદા, 15-20 વર્ષ થી તા હતા બધા, 15 વર્ષ થી તા હતા, પાછા ચારે થી બંધ કરી દીધું. મોડા ભાઈ જગ્યા પર ભોગવેલો એટલે મોડા ભાગનો રસ્તો હોય બીજી ટાઈમ ટાઈમ એની પણ જે એને નિકાસિત પણ થઈ ગયું છે એટલે તૂટે નહીં. ફોન કરવાથી પાપ પાછું ઠેલાય. પ્રારબ્ધ ને મહત્વ આપવું કે પુરુષાર્થ ને મહત્વ આપવું? પ્રારબ્ધ ને મહત્વ આપવું કે પુરુષાર્થ ને મહત્વ આપવું? માને કોઈ માસી કહેતો અને મહત્વ આપે ફાયદાકાર થયું. આ હિન્દુસ્તાન ના લોકો પ્રારંભ ને પુરુષાર્થ કહે છે એને મહત્વ આપે. એનું નામ ઇન્ડિયન પદ તે બહારના લોકો સોલ્વ કરી શકે નહીં. બસ પ્રારબ્ધ ને જ પુરુષાર્થ છે. પ્રારબ્ધ જ પુરુષાર્થ કરાવે. ના, પ્રારબ્ધ ને જ પુરુષાર્થ કહે છે. ઇન્ડિયા ના સંતો આચાર્યો બધા પ્રારબ્ધ ને જ પુરુષાર્થ કહે છે. જો પ્રારબ્ધ ને પ્રારબ્ધ સમજતા હોય અને પુરુષાર્થ ને પુરુષાર્થ સમજતા હોય અને પછી મહત્વ આપતા હોય તો હેલ્પ થાય. આ તો મારે માસી કહીને એનું મહત્વ આપે કે તે ભૂલ ભૂલ ભૂલ ને મજબૂત કરી. પ્રારબ્ધ અને પુરુષાર્થ બે એક જ છે? એક હતું. પ્રારબ્ધ છે તેના ભાઈ તમે રાત્રે કોના ભાઈ જીવો છો? ભારે તમને એમ લાગે છે મારા ભાઈ જીએ છીએ અને મારા ભાઈ બધું થાય છે. તમે ભાગે છે ખાલી આ ભજમાં કોઈ માણસ ને નાની વાત કરે તારી ના લાગે એવી વાત પૂછું તમે લોકોને ગમે નહીં એવી વાત પૂછું. આ વયમાં કોઈ પડદા છે અને શક્તિ છે એવું તમને લાગે છે? સ્વતંત્ર શક્તિ ધરાવતો હોય તમને કેમ લાગે? હું તો આટલા બની ગયો છું, મારીને નથી, ઋષભદેવ ને નથી, કૃષ્ણ ને નથી, મને નથી, એટલા બની ગયો છું. કોઈ ડિઝાઇન તમને કેવું લાગે? બરાબર. એટલે એ શક્તિ ને લોકો પોતાની માને છે. હું ઊંઘી ગયો, મારી શક્તિ તમારી કે તમારી? ત્યાર પછી પૂછ્યું તું ભાઈ કહું હું નથી આવી એવું લઈ બધું ખોટા એવું બને ત્યારે તારી શક્તિ નથી ત્યારે પીછા કરી દે સમજાય ના સમજાય. હવે ઊંઘવાની શક્તિ નહીં, ઉઠવાની શક્તિ નહીં. કે છે મેં પૂછા કર્યો વહેલો ઊંઘી ગયો વહેલો ઉઠ્યો આપણે તો વહેલો કોણ કર્યો છીએ ને કામ ધંધા તો જાય કાર ખરો હતો એટલે જો છે કે ખરો પૂછાતી છોકરો આટલો જ છે પાંચ વાગ્યા થી ગયો અને પેલો હા કરી ગયો ને આવતું મોત થઈ ગયો છે ને. જે બોલનારો છે ને ત્યાં જે પૂછાતી આરતી ભણારો છે એ મૂર્ખ માણસો છે. શું છે ને ભાને જ નહીં પૂછાત ને પ્રાણ ભણે જ નહીં અને પેલો પૂછાત આ પાંચ વાગે જાય જે પાંચ વાગે જાય છે ને એ રજવાટીઓ પૂછાત છે અને હાથ લાગે કે જાય છે એ આરતું પુરસાદ છે. કેવો છે સમજ ને? એ બંને પ્રારસ છે. શું છે? પુરસાદ નથી માનો. પુરસાદ સ્વતંત્ર હોય નિરાલંબ હોય કેવું? હવે ખરો પુરસાદ તો પ્રવિધિ નામ આપું તો આપ ખરેખર કોણ છો? પ્રવિધિ પ્રવિધિ કરું જાતે નામ છે મરી ગયેલો અત્યારે જનારો ના કહેવાય માણસ જ કહેવાય. એટલે માણસ ના મનુષ્ય ને ઓળખવાનું નામ મનુષ્ય ને ઓળખવાનું નામ નામ તો મનુષ્ય નો નથી. આ મનુષ્ય પણ આ ખરેખર કોણ? ઉવાજી માય ને કવિ બોલે છે. અને હું આ છોકરાને ખાતર થયો અને મારો થયો અને કાપડો થયો તો હું કોણ છું? એ નહીં પણ બોલે આ દુનિયામાં સેલ્ફી અલગ કરવું એના જેવો કોઈ પુરુષાર્થ નથી. તમારી જાતિ રિયલાઈઝ થાય એટલે તમારી સેલ્ફ છે, પુરુષ કહેવામાં આવે છે. અને આ પ્રકૃતિ કહેવાય છે, પ્રકૃતિ નું નામ છે એ તમે ભાઈ. પ્રકૃતિ માં જેવો હિસાબ હોય એવું બસ્યા કરે. શું કહ્યું? હંમેશા ભારતમાં બધી બધા સંજોગો ઉભા થઈને કાર્ય થાય એટલે પ્રારંભ કહેવાય. શું કહ્યું? હવે એક માણસ સામાયિક કરતા હતા, પદ્માસન લાગી ત્યાં બીજું બાર એવું ગયો. કેટલા સામાયિક કરો છો? કારણ કે ચાર કરું છું. પછી ચાકર આવું કરેલું જોયું મેં. પછી એક બાર ગયો ત્યાં કરતા નતા, એમનો ટાઈમ થયો. આજે કેમ આમ તારે કઈ બોલ્યા નહીં? અને મૌન ભાષાનું મારી જોડે વાત કરી. મૌન ભાષાનું શું વાત કરી? આમામ કરવા પડ્યા. શું કહેવા માંગે છે? માફ કરજો, ખોટું બોલતા. પગ દુખે, ઢીચણ દુખે, પગ દુખે. તાર મેં કહ્યું પગ દુખે તમારે શું? પગ દુખે તમતા સભા કમાઈ કરો ને સભે કરી દે ત્યાં કરે. બોનું ના હોય છે કરતા ત્યારે કોઈ પણ બોલું હોય નહીં. શું કહ્યું? મારે માથું દુખતું હતું તે ના થયું, મારી સાથે ઘસમણ થતી હતી જેટલા દુખતું ના થયું. તમે એ તો બધું આ બધું પહોંચ્યું હોય કઈ થાય તે બધું પ્રારંભ. શું કહ્યું? આ બધી ચીજો પહોંચવી હોય અને જે કાર્ય થાય એ પ્રારંભ, પહોંચ્યું ના હોય કાર્ય થાય એ પૂછાય. શું કહ્યું? બીજાનો બીજાની હેલ્પ ન હોય બીમાર કેસો આ ઇન્ડિયામાં પડી નથી. પહેલે નરેશ આગળ અને આ લોકોને સાયન્સ સમજાવી દેવા માટે શું પ્રાર્થ નો ઊંધો અવર્ત કર્યો છે? પુરુષાર્થ ને પ્રાર્થ ને પુરુષાર્થ કહેતા તો બધું પ્રાર્થ રહી જાય. પુરુષાર્થ રહી જાય ને મારે જાય પોતાની એટલે માટી લઈને ના ગયો. પછી પાક પેલી આવે તો આપણે આ વરી કોણ આવ્યો છે? મારા માટી જેવું, મારા મા જેવું મળું દેખાય છે. અરે મને આ માં શું થાય તો થઈ ગયો કેસો તો થઈ ગયો. કેવું થયેલું છે? ખબર પડી ને વાત ગમે છે તો આગળ કરું. તમને ગમે છે વાત? શું કે છે? આગળ જે જે વાત પૂછી હતી તો બધું સભાદાન આપવા ભાઈઓ તમામ જાતનું સભાદાન આપવા તૈયાર છે. પાંચમા મોક્ષ કઠણ છે. પાંચમા એટલે મોક્ષ કઠણ છે તો મોક્ષ મેળવવા માટે શા માટે ક્રિયા કરીએ? એમ પાંચમા આરામાં મોક્ષ મળવો કઠણ છે તો પછી પાંચમા આરામાં મોક્ષ માટે શા માટે ક્રિયાઓ કરવી? ફરજિયાત નથી. આ મોક્ષ ની ક્રિયા પાંચમા આરામાં ફરજિયાત નથી. એટલે તમારે ઈચ્છા ના હોય ના કરવી. ઈચ્છા મોક્ષ જતો રહ્યો નથી. પાંચમા આરામ આખો પાંચમા આરામાં મોક્ષ લાગશે. ફેર કેટલો પડ્યો? આરામ નો ફેર કેટલો પડ્યો? ભગવાને કહ્યું ચોથો આરો પૂરો થાય છે અને પાંચમો શરૂ થાય છે તે પાંચમામાં ડિરેક્ટ મોક્ષ નથી કે છે, એટલે ડાયરેક્ટ કે છે ને, ડાયરેક્ટ મોક્ષ નથી. સાહેબ પણ ઇનડાયરેક્ટ છે, અમને કઈ એવું કઈ લાભ મળે તો કારણ કે મોક્ષ માર્ગ આખો જ છે. શું કે છે? માર્ગ આખો છે, મોક્ષ નથી. એ શું કેવા માંગે છે કે પેલો લાખ રૂપિયા ચેક આવતા હતા ને, મોક્ષ હતો ત્યાં સુધી, આ કાળે આ ક્ષેત્રે જયારે મોક્ષ હતો ત્યારે અમે પૂરો લાખ નો ચેક આપતા હતા, અને હવે મોક્ષ નથી ત્યારે મોક્ષ નથી એમ કે છે, અને મોક્ષ માર્ગ છે એમ કે છે. તો સાહેબ કેટલાનો ચેક તમે આપો? કારણ કે 99 જયારે ઓછો 99 પૈસા આપી એક પૈસો ઓછો થશે કે છે. એ શું ભેર કરી ગયો આમાં? એક પૈસાનો એક પૈસો ભરે રૂપિયા ના સુધા લેવા જઈને ત્રણ પૈસા દલાલી ના માગે એના કરે ભગવાન કૃષ્ણ હાથ હાથે એટલે બહુ સ્માર્ટ ઘટાડ્યો નથી. એકાવતારી રહ્યો છે, કેવું એક જ અવતાર બાકી રહે. અહીં મોક્ષ થઈ જ જાય, અહીં મોક્ષ થઈ જ જવો જોઈએ. અને દેહ જે સંપૂર્ણ દેહ કઈને મુક્તિ ન થાય કારણ તે એક અવતાર બાકી રહે. કામ લાગશે વાત મદદ કરવું કરતું નથી, બીજું વાત શું ભેદ પૂછજો સાહેબ ને શું પૂછ્યું છે? જન્મ થવો એટલે પાપ નો ઉદય, એ વાક્યનો સમર્થન. જન્મ થવો એ પાપ નો ઉદય કહેવાય એ વાક્યનું સમર્થન આપો. જન્મ થવો એટલે પાપ નો ઉદય થયો, બરાબર જ પુણ્ય ઉદય કહે. જો અમે પાપ નો ઉદય કહેશો તો પુણ્ય ઉદય કોને કહેશો? મોક્ષમાં એ તો ના, મોક્ષ ની વાત જ ના હોય ને. પાપ પુણ્ય નો પોતાની પાસે પાપ પુણ્ય ખાતા છે ત્યાં સુધી મોક્ષ માર્ગ ની કોઈ વાત કરવી નહીં. આપડે થઈ જાય છે ત્યારે મોક્ષ માર્ગ થયું. એટલે જન્મ, મનુષ્ય જન્મ એ પુણ્ય નું ઘર છે. શું છે? જબરજસ્ત પુણ્ય ભેગું થાય ત્યારે મનુષ્ય જન્મ અને હારે ગેર અવતાર થાય. શું કહ્યું? જબરજસ્ત પુણ્ય ભેગી થાય તમે જે જગ્યાએ જન્મ થયો ને તે જગ્યાએ જન્મ થાય. સુરેન્દ્રનગર નો થયો ને તમે? સુરેન્દ્રનગર ના તમે ભગવાન એટલો જ નહીં કરતો ભાઈ આપણે આજ્ઞા દેખાડે છે ને એવિડન્સ બધા સરકમ આ સાયન્ટિસ્ટ જે કે છે જે આખે ના દેખાય ભૂતિ ભેગા સંજોગો ભેગા થાય ત્યારે શું કહે છે. અને તે વિજ્ઞાન ક્યાં કે બધું શું થઈ ગયું છે? ભગવાને બનાવ્યું નથી, બનાવનાર હોય તો કુંભાર કહેવાય. શું કહેવાય? ગોડ ઇઝ નોટ ક્રિએટેડ ઓફ ધીસ વર્લ્ડ એટ ઓલ. છતાં પણ હવે ક્રિએટરે સ્વીકાર તો કરવો પડશે, કારણ કે લોકો પણ વાંધા પડશે જો ક્રિએટર નહીં સ્વીકાર કરો તો. શું થાય? વાંધા પડે ને. એટલે મારે ચોખ્ખું કહેવું ફાઇલના સાયન્ટિસ્ટ સાથે કહ્યું, સાયન્ટિસ્ટ તમે તમારે અમારી જોડે મતભેદ કરો તમે ના આવે. ગોડ ઇઝ ક્રિએટેડ કરેક્ટ બાય ક્રિશ્ચિયન વ્યૂ પોઈન્ટ, બાય ઇન્ડિયન વ્યૂ પોઈન્ટ, બાય મુસ્લિમ વ્યૂ પોઈન્ટ, નોટ બાય ફેક્ટ. શું કહ્યું? ગોડ ઇઝ ક્રિએટેડ કરેક્ટ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ એન્ડ ધી વર્લ્ડ ઇઝ ધી ફધર ઇઝ સેટ બાય રિયલ વ્યૂ પોઈન્ટ. શું કહ્યું? એટલે અમે કબૂલ કરીએ છીએ, તમે ગોડ ક્રિએટેડ કબૂલ કરીએ છીએ અને આ પધલ છે તે કબૂલ કરીએ. શું કહ્યું? તત્વ વિચાર માટે આ પધલ છે. અરે જે સંસારી સંસારમાં જ રચ્યા પચ્યા રહ્યા છે એને માટે ક્રિએટેડ છે. શું છે? આ સમજાય છે ને? કોઈના વિરોધી અમે નથી, તો અમે એકાંતિક બોલતા નથી. અને ચાર વાર બોલવા માટે કોઈના કોઈને દુઃખ ના થાય એવું બોલવાનું, આમાં કઈ એમનું દુઃખ થાય એવું વાક્ય છે? એટલે ભાઈ ક્રિએટર અમે કબૂલ કરીએ પછી વાંધો છે. ગોડ ઇઝ ક્રિએટેડ કરેક્ટ બાય રિલેટિવ યુ પાણી, નોટ બાય રિયલ યુ પાણી. by really defining God is not created of this world at all, only scientific circumstances are even set. તમે સંજોગોઈ દહી રહ્યા ને મેડિસિન થયા સંજોગોઈ કર્યા ને અહીં તમે દહી રહ્યા છે સંજોગો અને સ્કૂલમાં કોલેજો ભણતા તે સંજોગો બધા બધું સંજોગો કામ કરી તે પણ સંજોગો ના રોકે નહી હું ભણ્યો વેચ્યો જ થઈ ગયો કેવી રીતે થયો પણ બીજા સંજોગો ભેગા ના પણ હું જાતે જ હું બીજો કરી હવે એને પેલો અહંકાર ને એ બધું આખા સંજોગો ડબાઈ ગયેલા હવે સંજોગમાં શું શું ત્યાં આપજે બેઠા તો ને ત્યાં આ પેજ પણ હોય જોઈએ કે આ પેજ તમે અત્યારે સાંભળી રહ્યા છો ટાઈમિંગ અલગ છે મારો સંજોગ એવો થયો છે આપનો ખુદનો સંજોગ એવો થયો છે બીજા કેટલા કારણો તમારા પૂર્વની પુણ્યના સંજોગો એવા થયા છે મારું યજ્ઞ ઉત્તર ના સંજોગ ભેગા થયા છે એ બધા કેટલા સંજોગો ભેગા થાય ત્યારે આ એવિડન્સ થાય આ સમજાય છે ને બરોબરી વાત સમજાઈ જાય શું કે છે રસી બી મળે એ પણ સંયોગ એમ એમ તો ડગલી મળ્યા એ પણ એક સંયોગ રતિલાલ મળ્યા એ પણ એક સંયોગ ને હા એ સમજો ને એ તો આમ વ્યવહારમાં આગાવાળા થાય પણ આમ સંજોગ ને સંજોગ કોને કહેવાય કલાક બે કલાક પછી બે વર્ષ પછી પાંચ વર્ષ પંદર વર્ષ પચીસ વર્ષ એની મેરેજ યોગ થઈ જાય સહયોગ કહેવાય પાંચ કલાકમાં યોગ થઈ જાય કલાકમાં એ વર્ષે થાય પાંચ વર્ષે થાય અને સહયોગ વિયોગ છે તે રાત્રે બધા સુઈ જાય ત્યારે સહયોગ હોય છે ભાઈ ત્યાં બધા વિયોગ થઈ ગયેલા હોય છે પછી અમે સહયોગ પાસે ભેગા થાય બીજા ઉઠાણ કરતો આવું બોલું લડાઈ કરું અરે આવું અન્યાય નું તમને અન્યાય લાગે છે મને ન્યાય લાગે છે આપડે ના કહેવાય ના કહેવાય પછી કોર્ટની વાત તો આગળ નહીં રહી જે થઈ ચુકાય હતું આમાંથી પ્રોબ્લેમ જ ઉભા થયા કરે ફસલ જ ઉભા થયા કરે પ્રવીણ ને મારું બગાડી કરતા ની હાથે જ નહીં તમને આખો રાત બાળ ગુસાયા કરે ભાઈ ના થાય એટલે આ જ્ઞાન કોનું આપવાનું છે તમને ફસલ ઊભું ના થાય એવું આપવાનું કેવું ફસલ ઊભું ના થાય એક છે તમારે પછી કરવાનું છે એ સંજોગો કરે છે કોને કરવાનું સંજોગો ના અધિકારી તમે નથી શું કહ્યું એટલે તમારે જોયા કરવાનું સંજોગો કયા કયા ભેગા થયા અને જ્ઞાન કોનું નામ કહેવાય કે મુશ્કેલી હાજર ના થતું એ જ્ઞાન જ ના કહેવાય શું કહ્યું મુશ્કેલી કારણ નું ગુના રે એ આગો વાળો કહેવાય તો કવિ દાદા વાળા નથી થતા પણ દાદા દાદા છે મુશ્કેલી ટાઈમ હાજર થશે શું કહે મુશ્કેલી ટાઈમ હાજર થશે બધી મુશ્કેલી કાઢ્યા પછી ઘેર જતા પછી વાંધો શું આવે ના જતા રહો જતા રહો બીજું કઈ પૂછવું જ પૂછે ભલા થશે મારે બોમ્બે ને બનેલી છે મારા બીજા એ માને છે પાપ પુંજી રૂપે વસ્તુ છે ત્યાં દુનિયામાં ફક્ત સમાજ ગુજરાવા માટે અને બીજા ને આવતા સમજ બાંધવા માટે ઉપજય કાઢેલું છે અને પાપ પુંજ મૃત્યુ પછી કે એમને જમા ઉઠા કે કેવી ફોરવર્ડ થતા નથી અને એ મારે રહી પણ માનતા રહે મારી પણ માનતા રહે એમ કે છે કે મારા એક બનેવી છે મુંબઈ માં, એ એવું કે છે કે પાપ પુણ્ય જેવી કોઈ વસ્તુ જ નથી, આ તો સમાજ ને બીવડાવવા માટે બધું ઠોકી બેસાડેલું છે. અને ભગવાન મહાવીર પણ એવું જ કેતા હતા કે પાપ પુણ્ય જેવું કશું નથી. એ તો એમ કેતા હતા કે ધમ્મો એ શાસનમ, ધમ્મો એ શાસનમ, પાપ પુણ્ય કશું નથી એમ. અને પાપ પુણ્ય મૃત્યુ પછી કઈ કેરી ફોરવર્ડ થતા નથી. અહંકાર અંદર ખાને માને જ છે, પણ અહંકાર કઈ પાપ પુણ્ય નહીં માનતો. તમે આ બધા ચોર લૂટી ગયા છે, કશું ના રહે. અંદર ખાને માનતા છે કે આ પાપ ને પૂર્ણ છે. પાપ કરતા નહીં થાય, શું થાય? શરૂઆત થાય પછી સૌ જરા ત્યાં ટૂંકી જાય છે. દુઃખ દેખાય નહીં એને, એટલે દુઃખ ભાષે નહીં, હરે નહીં, સમજણ કરે નહીં, એટલો ઘેરો થઈ જાય. એટલો દુઃખ છે પણ ઘેરો થઈ જાય કે હમરાય નહીં. આમાં તમે ભલે દુભાવ તો મને હમરાય ની બધી પાછી છે ભાઈ, એવું કરું દુઃખ હમરાય નહીં. એટલે એ કહે છે ને કરી વાતો નું ભરી વાત કરી વાતો. આપડે એમને એમ કેવું કે તમારી દ્રષ્ટિ રીતે તમે તમારી દ્રષ્ટિ રીતે કઈ બરોબર લાગે છે, તમે મારી દ્રષ્ટિ ને આ અનુભવ આવતું નથી. અને એવું ના કેવું જો દુઃખ થતું હોય તો શું કહ્યું કરવું? દરેક જાતના રોગ આ બેન જોવાની એક જાતનું છે. આ મનુષ્ય લોક છે ને તે આપણા સંખ્યા અસંખ્યાત છે, શું છે? ગણી ના શકાય એટલા છે. અને સંખ્યા કઈ છે? અમુક અમુક ભાગમાં બધું સંખ્યાત કરી શકે એવા જ છે. છતાં શું કહેવાનું? પાપ પુણ્ય બધું સમાજ ઠોકી બેસાડે, સંખ્યાત ને અસંખ્યાત. હું બોલું છે, બોલ ને બોલ. લોકો બોલ બોલ બોલ. પેલા જાત જાત ના લોકો છે, દરેક દરેક પોતપોતાની જાત જાતના લોકો છે. એટલે આ લોકો કેટલી યોજનાઓ છે મનુષ્યમાં? 84 લાખ મનુષ્યની યોજનાઓ કેટલી છે? એક જ પ્રકારના મનુષ્ય છે? કેટલા પ્રકારના છે? મનુષ્યની 14 લાખ યોની છે. 14 લાખ તમારા લેસ માં હોય તે તમારા લેસ માં તમે રહી શકો. અને તમારાથી અમુક લેયર માં તમે જાઓ તો તમને બિલકુલ તાર બધી ચીજ આપે તો તમને ત્યાં ના આવે છે. એવું તમને લાગે છે? તમે હજાર રિહર્સલ થઈ જાય છો. એટલે આ એક જ બિહાર નો બધા મળતા રહેશે. બિહાર બદલે મળતા રહેશે ના. એવા 14 લાખ લેયર છે. મનુષ્ય સર સરકાર છે ગાગા કરીએ. ધારો ક્યાં બધા? આ તો બધું સાયન્ટિફિક રિઝલ્ટ છે. લખવું વખવું નથી. દરેક માણસ નું મળું સુધું છે તો ખોખું એક જ તો નહીં હોય ને. આ માણસ ને કાઢવાનું ખોખું છે ને. એક જ જાતનું મળ્યો દેખાય ના બાબત તો ઓળખાય ને પોતાને, આપડે અહીંથી બહાર નીકળે તો બધા ઓળખે ના ઓળખે, સિનેમા બહાર નીકળે તો ઓળખે ને. શું કારણ છે કે તારી પાસે આ બધી ડિઝાઇન કેવી રીતે બની? તારે એવું તો શું કારણ છે કે આ ડિઝાઇન જુદી જુદી થઈ? તારે કોઈ પણ જીવ કોઈ પણ પોતાનું અત્યારે તમારે જે આ સ્પેસ છે જુદી તરીકે હોય કે ના હોય, સ્પેસ તરીકે જુદી હોય કે ના હોય, શું હોય જુદું? સાંભળવાનું બધા ખબર છે, હું બોલી રહ્યો છું એમાં સાંભળવાનું બધા સાંભળી રહ્યા છે, પાછળથી જોવાનું બધા જોઈ મળે રહ્યા છે. જે શું થાય કે ખબર બધા સ્પેસ એટલાની સ્પેસ છે, આ સ્પેસ ના આધારે તમારો મુખા જુદું છે. શું આ ડિઝાઇન છે કે કઈ નેચરલ ગીત છે? આ સ્પેસ જુદી, ડિઝાઇન જુદી. તમને સમજાય એવી વાત છે? આમ બુદ્ધિ ઉતરે એવી વાત છે ને? મેં તો જુદી જુદી માણસી રીતે લોકો બેઠે મોડાથી, અરે મોડા એક જાત ના હોવા તો સીધે બધા આવી ગયા, બધી ઓછા જેવા ના થયા અને ઓછા નહીં, અને કોનો ધણી કોણ લઈ ચાલે બધું પસંદ ગુસ્સી વાત છે. બધા દેશ જુદી છે ને, એટલે બધો જેટલો કર્મ કરશો, તમે બે હાથે કર્મ કરતા હોય પણ તમે કર્મ કરશો, તમારી પેટમાં રહી ગયો છે, એટલે તમારો કર્મ વિજ્ઞાન એનો. આ પ્રહાર તમે પૂછતા એની જો આખી પૂરી સમજી લે જ્ઞાની પાસેથી, ત્યારે માટે સારી છે. અને પછી લાઈન ઓફ ડિમાર્કેશન ના કહે તો ફરી પ્રહાર ને ઉત્સાહ ન કહે. લોકોને પૂછીએ કે જન્યા પૂછા ખરો તો ના, એમ જ દાદાજી હું તો કરી મારા પૂછા કરતા હતો ને, તારે શું કહેવાય કરતા? શું કરું? તાર મરવા લોકો પૂછા કરેલા છે એમાં? ના, આમાં કોઈ આપણા અમદાવાદમાં કોઈ મરવાનો પૂછા કરેલો કોઈ નથી. સમજે ને, ડાક્ટરો બતાવવાનો પૂછા કરેલો, મરવાનો કોઈ ખબર મારવાનો પૂછા ના કરે. એટલે આ મરણ એ પૂછતા પ્રાર્થ છે. શું છે? અને તે તમારે શરીર લીધા પછી મરાય છે, જેમ કોર્ટમાં કાયદા હોય ને, એ શરીર લીધા પછી જે તે તમે તમારું એ આગળ કરો બધું તો સહી કરાય છે. એ સહી કરાય તો કોઈ માણસ મરી શકે નહીં. આપણી ઘણી તેની માગે જ્યારે મારો હારે આવશે ત્યારે મારી પાસે સહી કરાઈ ગયા છે, પછી આવી છે કે શરીર બધું તો આવી શકે નહીં, કારણ મારી નથી આપણો કોઈ. કોઈ માલિક તમારો નથી. તમારા જો ઉપરી કોઈ હોય તો તમે માનો છો ભગવાન મારો ઉપરી છે, તો એ બાબત હું તમને સમજાવું કે ભગવાન તો તમારું સ્વરૂપ છે. તમને સમજાય નથી કે અમે ઉપરી લાગે, અને પોતાનું સ્વરૂપ ઉપરી હોઈ શકે એવું સમજાય છે ને તમે? કે તમારું ઉપરી કોણ છે? કે તમારું ઉપરી તમારા ભંડર અને નિશ્ચય કોણ ઉપરી છે? તમારા જે ગંધર્વ છે તે અને નિશ્ચિત ગંધર્વ અને નિશ્ચિત જતા તમારો કોઈ ઉપરી કરે, અને ઉપરી વાળું જગત છે નહીં. અરે જેને ઉપરીનો જેના દર્શનનો શોખ ના હોય તેને ઉપરી ન મળે એ પણ દિવાળે એક વાત. અંદર એના શોખ હોય એવી ઉપરી મળી ગયા. મને અંદર હેરનો શોખ નથી, મારો ઉપરી કોઈ નહીં. કોઈ કે જ્યાં પાંચ પચાસ હજાર બધા તમારા અંદર હેરનો ના આવે. હું તો લઘુત્તમ પુરુષ છું, સત્ય છોટા છોટા. શું કહ્યું? એટલે એને મને શ્વાસ નથી. ઉપરી મારે હોય ને, કોઈ ઉપરી નથી. અને તમારા ઉપરી કોઈ નથી, ભડકવાની જરૂર નથી. તમે તમારી ભૂલો અને તમારા ભૂલથી